શ્રીમદ દેવી ભાગવત ત્રીજો સ્કંદ અધ્યાય 1 2 3 શ્રી જગદંબિકાએ નમઃ. જન્મેજયનો શ્રી વ્યાસજીને પ્રધાન દેવતા તથા બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેના સ્વરૂપના સંબંધમાં પ્રશ્ન. બ્રહ્માજી દ્વારા નારદજીને ભગવતી આદ્યશક્તિના પ્રભાવનું વર્ણન. શ્રી દેવીજી દ્વારા આપેલા વિમાનમાં શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશનું વિવિધ લોકોમાં જવું તથા ત્યાંના વિલક્ષણ દ્રશ્યોને નિહાળતા છેવટે ભગવતીના દિવ્ય દ્વીપમાં પહોંચવું. જન્મેજયે પૂછ્યું, ભગવાન, આપે અંબા યજ્ઞ અર્થાત પરમ પવિત્ર નવરાત્રિ વ્રત કરીને તેના દ્વારા દેવીની આરાધના કરવાની આજ્ઞા આપી છે, તો તે ક્યાં દેવી છે? કઈ રીતે અને ક્યારે પ્રગટ થયા? તેમના પધારવાનો ઉદ્દેશ શું છે તથા તેઓ ક્યાં ગુણોથી વિભૂષિત છે? અંબા યજ્ઞનો વિધિ શું છે? દયાસાગર, આપ સર્વ જ્ઞાન સંપન્ન છો, કૃપા કરીને મને મારા પ્રશ્નોનો વિસ્તારપૂર્વક જવાબ આપો. બ્રહ્મન, સાથે સાથે બ્રહ્માંડની ઉત્પત્તિનું પણ વિસ્તારથી વર્ણન કરો, કારણ કે હે ભૂદેવ, બ્રહ્માંડ વિશે જે કહેવામાં આવ્યું છે તથા તે જેવું છે તેનું સંપૂર્ણ જ્ઞાન આપને છે. મેં સાંભળ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર આ ત્રણે સગુણ દેવતા છે. ક્રમશઃ ઉત્પત્તિ પાલન અને સંહારના કાર્યની જવાબદારી તેમના શિરે છે. હે પરાશર નંદન વ્યાસજી, હું તેમના વિશે વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું, આપ કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન, તમારી બુદ્ધિ ખૂબ વિશાળ છે. હમણાં તમે પૂછ્યું કે બ્રહ્માદિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પરંતુ આ સંબંધમાં સંપૂર્ણ વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે. તેમાંથી અનેક પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ આવો જ પ્રશ્ન પૂર્વકાળમાં મેં નારદજીને પૂછ્યો હતો. નારદજીએ જે ઉત્તર આપ્યો તે મને યાદ છે, જે હું તમને કહું છું તે સાંભળો. એક સમયે ગંગાના કિનારે સર્વજ્ઞાન સંપન્ન નારદજી બેઠા હતા. વેદના સર્વોત્કૃષ્ટ જ્ઞાતા તે મુનિના મને દર્શન થયા. તેઓ શાંત સ્વરૂપ હતા. તેમને જોઈને મને આનંદ થયો. મેં તેમના ચરણોમાં વંદન કર્યા. તેમની આજ્ઞાથી તેમની પાસે જઈને એક આસન પર બેઠો. તેઓ નિર્જન સ્થાનમાં ગંગા કિનારે રેતી ઉપર બેઠા હતા. કુશળતા પૂછ્યા પછી મેં નારદજીને કહ્યું, હે મુનિવર, આપ અત્યંત બુદ્ધિમાન છો, મને જણાવવાની કૃપા કરો કે આ સમસ્ત બ્રહ્માંડના મુખ્ય કર્તા કોણ છે? હે મુનિવર, આ બ્રહ્માંડ કઈ રીતે અને ક્યાંથી ઉત્પન્ન થયું? સાથે સાથે એ પણ જણાવો કે આ બ્રહ્માંડ વિનાશી છે કે અવિનાશી? આ બ્રહ્માંડની રચના કરનાર કોઈ એક શક્તિ છે કે જુદી જુદી અનેક શક્તિઓએ મળીને રચના કરી છે? કર્તાના અભાવમાં કાર્ય થવું અસંભવ છે. આ પ્રશ્ન મારા મનમાં વારંવાર ઊભો થાય છે. કેટલાક લોકો ભગવાન શંકરને આ બ્રહ્માંડનું પરમ કારણ માનીને તેના રચયિતા કહે છે. તેઓનું કહેવું છે કે દેવાધિદેવ ભગવાન શંકર અવિનાશી છે, તેમનું ક્યારેય જન્મ મરણ થતું નથી, તે આત્મામાં રમણ કરવા વાળા છે. દેવતાઓ ઉપર પણ તેમની સત્તા ચાલે છે. ત્રણેય ગુણો તેમનામાં હોવા છતાં તેઓ તેનાથી નિર્લેપ છે. તેઓ સંસાર સાગરમાંથી જીવોનો ઉદ્ધાર કરવા સદા તત્પર રહે છે. તેથી તેઓ જ સૃષ્ટિ સ્થિતિ અને સંહારના આદિ કારણ છે. બીજા કેટલાક લોકો ભગવાન વિષ્ણુના પ્રશંસકો છે. તેમનું કહેવું છે કે ભગવાન વિષ્ણુ શક્તિશાળી અવ્યક્ત અખિલ ઐશ્વર્યથી સંપન્ન પરબ્રહ્મ પરમાત્મા છે. તેમની કૃપાથી ભક્તિ અને મુક્તિ બંને સુલભ થઈ જાય છે. તેઓ શાંત સ્વરૂપ છે અને બધી બાજુ તેમના મુખ છે. તેઓ વ્યાપક વ્યાપક પુરુષ છે. વિશ્વને શરણમાં રાખવા તે તેમનો સ્વભાવ છે. તેમનો આદિ કે અંત નથી. કેટલાક લોકો બ્રહ્માજીને સૃષ્ટિનું પ્રધાન કારણ કહે છે. તેમનું કહેવું છે કે બ્રહ્માજી સર્વવેતા સર્વજ્ઞ છે. બધા જીવોની પ્રગતિનું શ્રેય તેમને જાય છે. તે દેવાધિદેવ ચતુર્મુખ બ્રહ્મા વિષ્ણુની નાભિકમલમાંથી પ્રગટ થયા છે. વળી કેટલાક વેદ વેતાઓ સર્વના ઈશ જેવા સૂર્યને જગતના સ્વપ્નષ્ટા ત્રષ્ટા કહે છે. તેઓ નિયમિત રીતે સવાર સાંજ તેમની સ્તુતિ અને તેમના યશનું ગાન કરે છે. કેટલાક લોકો સતક્રતુ ઇન્દ્રને પ્રધાન દેવતા માનીને યજ્ઞો દ્વારા તેમની ઉપાસના કરે છે. તેમનું કહેવું છે કે દેવરાજ ઇન્દ્રને 1000 આંખો છે તથા તેઓ સંપૂર્ણ પ્રાણીઓના સાક્ષાત સ્વામી છે. તે સચીના પતિ યજ્ઞ ભોગતા સોમરસ પીનારા છે. કેટલાક અન્ય સંપ્રદાયના લોકો વરુણ સોમ અગ્નિ પવન યમ કુબેર અને ગણોના સ્વામી ગણપતિને પ્રધાન દેવતા માને છે. તેમનું કહેવું છે કે ગજવદન ગણેશજી સિદ્ધિદાતા છે. તેમનું સ્મરણ કરવાથી તમામ સિદ્ધિ સુલભ થઈ જાય છે. તેઓ ભક્તની જે ઈચ્છા હોય તેને પૂર્તિ કરવાવાળા છે. કેટલાક આચાર્યો ભવાનીને બધા જ મનોરથો પૂરા કરવાવાળી કહે છે. તે આદિ માયા મહાશક્તિ પરમ પુરુષ સાથે રહીને કાર્ય સિદ્ધ કરવાવાળી પ્રકૃતિ છે. બ્રહ્મ સાથે તેમનો અભેદ સંબંધ છે. તે સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કાર્યમાં સંલગ્ન રહે છે. બધા જ પ્રાણીઓ અને દેવતાઓની તે માતા છે. તે અજન્મા છે. તે પૂર્ણમય દેવી દરેક પ્રાણીઓમાં વ્યાપક રૂપે વસે છે. તે સંપૂર્ણ વિશ્વની રાજ રાજેશ્વરી છે. સગુણ નિર્ગુણ અને કલ્યાણમય તેમનું સ્વરૂપ છે. વૈષ્ણવી સાંભવી બ્રાહ્મી વાસવી વારુણી વારાહી નારસિંહી તથા મહાલક્ષ્મી વગેરે અદ્ભુત નામોથી તે પ્રસિદ્ધ છે. વેદો તેમનાથી જ પ્રગટ્યા છે. તે જ વિદ્યા સ્વરૂપ છે. તેમના આધારે જ આ સંસાર વૃક્ષનું અસ્તિત્વ છે. તેઓ સર્વ દુઃખોનો નાશ કરે છે. તેમનું સ્મરણ કરવાથી મનુષ્યની સમસ્ત કામનાઓ પૂરી થાય છે. તેઓ મુક્તિ ઈચ્છનારને મુક્તિ અને સાંસારિક ભોગો ઈચ્છનારને અભિષ્ટ ફળ આપે છે. તેમનું સ્વરૂપ સત્વરજ અને તમ ત્રણેય ગુણોથી પર છે. ગુણોનો વિસ્તાર કરનારા પણ તે જ છે. તેઓ નિર્ગુણ હોવા છતાં સગુણ છે. તેથી ફળની ઈચ્છાવાળા તેમનું ધ્યાન કરે છે. કેટલાક શ્રેષ્ઠ મુનિઓ કહે છે કે જે નિરંજન નિરાકાર નિર્લેપ નિર્ગુણ અરૂપ અને વ્યાપક બ્રહ્મ છે તેનાથી જગતની ઉત્પત્તિ થઈ છે. ક્યાંક ક્યાંક વેદ ઉપનિષદોમાં તે જ બ્રહ્મને તેજોમય કહ્યા છે. તે પ્રધાન પુરુષ છે જેમના હજારો મસ્તક હજારો આંખો અને હજારો હાથ પગ અને મુખ છે. આકાશ વિષ્ણુનું ચરણ છે એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. વિદ્વાનો શાંત નિરંજન વિરાટ પુરુષને જ પ્રધાન દેવ કહે છે. કેટલાક બીજા પ્રાચીન રહસ્યના જાણકારો તેમને પુરુષોત્તમ કહે છે. કેટલાક બીજા સંપ્રદાયના લોકો કહે છે કે આ જગતમાં કોઈની વિશિષ્ટ સત્તા ન હતી અને ન છે. કેટલાક લોકો કહે છે કે આ સમગ્ર બ્રહ્માંડની રચના કોઈએ કરી નથી. આ જગત અચિંત્ય છે. જેના વિષયમાં ચિંતન થઈ શકે એમ નથી. આ જગત શાશ્વત છે. તેનો કોઈ અધિષ્ઠાતા નથી. તે સ્વાભાવિક જ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ પુરુષ પણ તેના કરતા નથી. દેવતાઓમાં બધા સત્વગુણો હોય છે. તેઓ સત્યવાદી અને ધાર્મિક પણ છે. પરંતુ દુરાત્મા દાનવો તેમને હંમેશા હેરાન કરે છે. તો પછી ધર્મની મર્યાદા ક્યાં રહી? પાંડવો સાચા ધાર્મિક હતા, તેઓ હંમેશા ધર્મની મર્યાદામાં રહેતા હતા. તેમ છતાં તેમના જીવનમાં અનેક દુઃખો ભોગવવા પડતા. જન્મેજી રાજા કહે છે, હે વ્યાસજી, આપ શક્તિશાળી મહાત્મા છો, મારા મનની શંકાઓનું નિવારણ કરવાની કૃપા કરો. આપ જ્ઞાનરૂપી નૌકા દ્વારા સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો, કારણ કે આ સંસારમાં ચારે બાજુ મોહરૂપી જાળ બિછાવેલી છે. હું તેમાં ક્યારેક ડૂબતો આથડતો રહ્યો છું, તો ક્યારેક તેમાં બેહોશીમાં પડી રહું છું. વ્યાસજી કહે છે, મહાબાહો, કુરુવંશી રાજાઓમાં તમે સર્વશ્રેષ્ઠ રાજા છો. તમે જે પ્રશ્ન મને પૂછ્યો, તેવો જ પ્રશ્ન મેં નારદ મુનિને પૂછ્યો હતો. નારદજીએ મને જે ઉત્તર આપ્યો, તે હું તમને કહું છું. નારદજી કહે છે, વ્યાસજી, પ્રાચીન સમયની વાત છે, આવો જ સંદેહ મારા મનમાં થયો ત્યારે હું મારા પિતા બ્રહ્માજી પાસે ગયો, અને અત્યારે જે પ્રશ્ન તમે મને પૂછી રહ્યા છો, તે જ પ્રશ્ન મેં તેમને પૂછ્યો હતો. મેં કહ્યું, પિતાશ્રી, આ સમગ્ર બ્રહ્માંડ ક્યાંથી ઉત્પન્ન થયું છે? હે વિભો, આ સૃષ્ટિની રચના આપે કરી છે, કે પછી ભગવાન વિષ્ણુ આ જગતના નિયંતા છે, અથવા શંકર ભગવાને આ સૃષ્ટિની રચના કરી છે? હે જગત પ્રભુ, આપ વિશ્વના આત્મા છો, મારા સંદેહને દૂર કરવાની કૃપા કરો. ક્યા દેવતાની પૂજા કરવી જોઈએ, તથા ક્યા દેવતા સૌથી મહાન અને સર્વસમર્થ છે? હે નિષ્પાપ બ્રહ્માજી, આ બધા પ્રશ્નોનું સમાધાન કરીને મારું અજ્ઞાન દૂર કરવા કૃપા કરો. નારદજી કહે છે, હે સત્યવતી નંદન, વ્યાસજી, આ પ્રમાણે મારા પ્રશ્નો સાંભળીને પિતામહ બ્રહ્માજીએ મને કહ્યું. બ્રહ્માજી બોલ્યા, પુત્ર, હું આ પ્રશ્નનો તને શો ઉત્તર આપું? આ પ્રશ્ન અત્યંત અટપટો છે. મહાભાગ, તું આ પ્રશ્નનો યથાર્થ ઉત્તર ભગવાન વિષ્ણુ પાસેથી મેળવી શકે છે. મહામતી, આ સંસારમાં જેને રાગ છે તેવા કોઈ પણ માણસને આ રહસ્યની જાણ નથી. જે ત્યાગી ઈચ્છાઓ રહિત અને ઈર્ષા રહિત હોય તેને જ આ રહસ્યની જાણકારી હોઈ શકે છે. સૃષ્ટિના આદિકાળમાં સર્વત્ર પાણી જ પાણી હતું. સ્થાવર જંગમ જેટલા પ્રાણીઓ છે તેમાંનું કાંઈ ન હતું. ત્યારે કમળમાંથી મારી ઉત્પત્તિ થઈ. તે સમયે સૂર્ય ચંદ્ર વૃક્ષો તથા પર્વતો કશું જ ન હતું. હું કમળના ફૂલ પર બેસીને વિચાર કરવા લાગ્યો, આ અપાર જળમાં હું કઈ રીતે ઉત્પન્ન થયો? મારો રક્ષક કોણ છે? અને આ પ્રલય કાળમાં સૃષ્ટિનું સર્જન અને સંહાર કરનાર કોણ વિશિષ્ટ પુરુષ છે? પૃથ્વી તો ક્યાંય દેખાતી નથી કે જેના આધારે આ જળ રહેલું છે. આ કમળ કઈ રીતે ઉત્પન્ન થયું તેનું કોઈ કારણ તો હોવું જ જોઈએ. કમળનું મૂળ કારણ પંખ એટલે કાદવ હોય છે. આ પંખ ક્યાં છે તે મારે જોવું જોઈએ. જ્યાં આ કમળનું મૂળ પંખ હશે ત્યાં જમીન હોવી જ જોઈએ. આવો વિચાર કરીને હું પાણીમાં ઉતર્યો. હજાર વર્ષ સુધી હું પૃથ્વીને શોધતો રહ્યો, છતાં મને તે પાણીનો કોઈ થાહ ન મળ્યો. એટલામાં આકાશવાણી થઈ, તપ કરો, તપ કરો. ત્યારે મેં તપસ્યા શરૂ કરી. કમળ પર બેસીને જ હું હજાર વર્ષ તપ કરતો રહ્યો. પછી ફરી આકાશવાણી થઈ, સૃષ્ટિ કરો. આ સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો. વિચાર્યું, કોની સૃષ્ટિ કરું, અથવા મારું કર્તવ્ય શું છે? તે સમયે મધુ અને કૈટભ નામના બે ભયંકર રાક્ષસો મારી સામે આવ્યા. તેમણે તે સમુદ્રમાં મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. હું તેમનાથી ગભરાઈ ગયો ત્યારે કમળની દાંડી પકડીને જળમાં ઉતર્યો ત્યાં મને એક શ્રેષ્ઠ પુરુષના દર્શન થયા. તેમનો શ્રી વિગ્રહ એટલે કે સ્વરૂપ મેઘ જેવો શ્યામ હતો. તેમણે પિતાંબર પહેર્યું હતું. ચાર ભુજાઓ હતી. શેષનાગની સૈયા પર સૂતા હતા. તેમના ગળામાં સુંદર વનમાળા હતી. શંખ ચક્ર ગદા અને પદ્મા ચાર આયુધોથી તેઓ અત્યંત શોભાયમાન લાગતા હતા. આવા શેષશાયી ભગવાન વિષ્ણુના મને દર્શન થયા. તેઓ શાંત સ્વરૂપે યોગ નિંદ્રામાં સૂતા હતા. બ્રહ્માજી કહે છે, નારદ, શેષનાગની સૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુને જોઈને મારા મનમાં ચિંતા થઈ. ત્યાં જ મને ભગવતી યોગ નિંદ્રાની સ્મૃતિ થઈ. મેં તેમની સ્તુતિ કરી ત્યારે તે કલ્યાણમય ભગવતી શ્રી વિષ્ણુના વિગ્રહમાંથી નીકળીને અદ્ભુત રૂપ ધારણ કરીને અંતરિક્ષમાં ઉભા રહ્યા. તેમણે દિવ્ય આભૂષણો ધારણ કર્યા હતા. જ્યારે યોગ નિંદ્રા ભગવાન વિષ્ણુના શરીરમાંથી અલગ થઈને આકાશમાં બિરાજ્યા ત્યારે ભગવાન વિષ્ણુ તરત જાગ્યા અને ઉભા થયા. તેઓ 5000 વર્ષો સુધી મધુ કૈટભ સાથે ઘોર યુદ્ધ કરતા રહ્યા. લડતા લડતા યોગ નિંદ્રાના કટાક્ષથી મોહિત બનેલા આ બંને દૈત્યોને ભગવાન વિષ્ણુએ પોતાના ખોળામાં સુવાડીને મારી નાખ્યા. હે નારદ, હવે ત્યાં હું અને વિષ્ણુ ભગવાન અમે બે જ હતા. ત્યારે રુદ્ર પણ પ્રગટ થયા. અમે ત્રણેયને ભગવતી આદ્યશક્તિના દર્શન થયા. અમે તેમની સ્તુતિ કરી ત્યારે દેવીએ કહ્યું, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર, તમે સાવધાન થઈને તમારા કાર્યનો આરંભ કરો. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર આ તમારા કાર્ય છે. આ મહાપરાક્રમી દૈત્યોનો નાશ થઈ ચૂક્યો છે. ત્યારે તમારે પોતાના સ્થાને શાંતિપૂર્વક રહેવું જોઈએ. તમે તમારા સામર્થ્યથી ચાર પ્રકારની પ્રજા ઉત્પન્ન કરો. બ્રહ્માજી કહે છે, ભગવતી આદ્યશક્તિની તે વાણી અત્યંત મધુર, સુંદર અને સુખપ્રદ હતી. અમે તે સ્પષ્ટ રીતે સાંભળી. અમે ત્રણેય દેવોએ તેમને કહ્યું, માતા, અમે સૃષ્ટિનું સર્જન કરવામાં કઈ રીતે સફળ થઈશું? કારણ કે પૃથ્વી તો દેખાતી નથી, બધું જ જળમાં ડૂબેલું છે. 5 મહાભૂત ગુણ, સત્વ, રજ અને તમ અને તન્માત્રા તથા ઇન્દ્રિયો વગેરે જોઈએ તેનો પણ અભાવ છે. અમારી વાત સાંભળીને તે કલ્યાણ સ્વરૂપિણી ભગવતીનું શ્રીમુખ હાસ્યથી છલકાઈ ગયું. તે સમયે એક સુંદર વિમાન આકાશમાંથી ઉતર્યું. ત્યારે તે દેવીએ એમને આજ્ઞા આપી કે દેવતાઓ, ગભરાયા વિના તમે બધા જ આ વિમાનમાં બેસો. હે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તમને આજે હું એક અદ્ભુત દ્રશ્ય બતાવું છું. બ્રહ્માજી કહે છે, અમે ભગવતીની વાત સાંભળીને તેનો અમલ કર્યો. તે રત્ન જડિત વિમાનમાં ચડીને અમે આરામથી બેસી ગયા. તે વિમાન મોતીઓની માળાથી શણગારેલું હતું. તેમાંથી સુંદર કર્ણપ્રિય ધ્વનિ સંભળાતો હતો. અમરાવતીમાં હોય તેવા ભવ્ય વિમાનમાં અમે કોઈ પણ પ્રકારના ભય વિના બેઠા હતા. ઇન્દ્રિયોને જીતનારા અમે ત્રણેય દેવોને વિમાનમાં બેઠેલા જોઈને દેવીએ પોતાના સામર્થ્યથી વિમાનને આકાશમાં ઉડાડી દીધું. બ્રહ્માજી કહે છે, મનની ગતિએ ઉડવાવાળું તે વિમાન એક અજાણ્યા સ્થાને ગયું. ત્યાં ફળોથી લચકતા વૃક્ષો હતા. વૃક્ષો પર સુંદર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. મોટા મેદાન, પર્વતો, જંગલો, ઉપવનોથી તે સ્થાન શોભી રહ્યું હતું. સ્ત્રી, પુરુષ, પશુ, પવિત્ર નદીઓ, વાવો, કુવા, તળાવો, ઝરણા વગેરે અનેક પ્રકારના કુદરતી દ્રશ્યો ત્યાંની સુંદરતામાં વધારો કરતા હતા. આગળ જતા એક સુંદર નગર જોવા મળ્યું. તેને ચારે બાજુ સુંદર કિલ્લો હતો. તેમાં ઊંચા ઊંચા અનેક મહેલ હતા. ત્યાં એક યજ્ઞશાળા પણ હતી. આ નગર જોઈને તેનો પરિચય મેળવવાની ઈચ્છા થઈ. વિચાર કર્યો, આ સ્વર્ગ હશે, આ નગરની રચના કોણે કરી હશે. ખરેખર તે નગર ખૂબ જ અદ્ભુત હતું. ત્યાંના રાજા દેવતાઓ જેવા દિવ્ય પુરુષ હતા. શિકાર કરવાના ઈરાદાથી તેઓ વનમાં ફરી રહ્યા હતા. તે રાજાને તથા તે વિમાનમાં બેઠેલા ભગવતી જગદંબિકાને પણ અમે જોયા. એટલામાં અમારું વિમાન હવાના વેગથી આકાશમાં ચક્કર લગાવવા માંડ્યું. બીજી જ ક્ષણે અમારું આ વિમાન એક બીજા પ્રદેશમાં પહોંચ્યું. ત્યાં અમે સુંદર નંદનવન જોયું. પારિજાતની ઘાટી છાયામાં સુરભિ ગાય બેઠી હતી. પાસે જ ઐરાવત હાથી હતો. સેંકડો અપ્સરાઓ, યજ્ઞ, ગંધર્વો અને વિદ્યાધરો તે પારિજાતના બગીચામાં ગાયન ગાઈ રહ્યા હતા અને વિહાર કરતા હતા. ત્યાં દેવરાજ ઇન્દ્ર પણ હતા. તેમની પાસે તેમના પત્ની સચી પણ બેઠા હતા. સ્વર્ગના દ્રશ્યને જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા. જળના સ્વામી વરુણ, કુબેર, યમરાજ, સૂર્ય, અગ્નિ વગેરે દેવતાઓ પણ ત્યાં બિરાજેલા હતા. તેમને જોઈને અમે અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા. તે નગર સારી રીતે શણગારેલું હતું. ત્યાંના રાજા ઇન્દ્ર જ હતા. તેઓ શાંત ચિત્ત થઈને તામ જાન એક જાતની પાલખી પર બેસીને નગરની બહાર આવ્યા. અમે ત્રણેય વિમાનમાં બેસીને આ કૌતુક જોઈ રહ્યા હતા. એટલામાં અમારું વિમાન ખૂબ વેગથી ઉડ્યું. તે દિવ્યલોક બ્રહ્મલોકમાં પહોંચ્યું. બધા જ દેવતાઓ તે નગરની સામે માથું ઝુકાવી વંદન કરતા હતા. ત્યાં એક બીજા બ્રહ્મા બિરાજમાન હતા. તેમને જોઈને ભગવાન શંકર અને વિષ્ણુને ખૂબ આશ્ચર્ય થયું. બ્રહ્મલોકમાં સભા ચાલતી હતી. બધા વેદો તેમના અંગો સાથે શરીર ધારણ કરી સભામાં બેઠા હતા. સમુદ્ર, નદીઓ, પર્વતો, સર્પો અને શેષ નાગોનો સમાજ ત્યાં એકત્રિત હતો. બ્રહ્માજી કહે છે, ભગવાન વિષ્ણુ અને શંકરે મને પૂછ્યું, ચતુરાનંદ, આ અવિનાશી બ્રહ્મા કોણ છે? મેં કહ્યું, મને કાંઈ ખબર નથી. સૃષ્ટિના અધિષ્ઠાતા આ કોણ છે? ભગવાન હું કોણ છું? આ બીજા બ્રહ્મા કોણ છે અને અમારો ઉદ્દેશ શું છે? તેના વિચારમાં મારું મન ભ્રમિત થઈ ગયું છે. બ્રહ્માજી આ પ્રમાણે કહી રહ્યા હતા. એટલામાં મનોવેગ વાળું આ વિમાન તરત ત્યાંથી ચાલવા લાગ્યું અને કૈલાસના સુરમ્ય શિખર પર પહોંચી ગયું. ત્યાં ઘણા યક્ષો હાજર હતા. મંદાર વૃક્ષનું એક સુંદર ઉપવન હતું જેમાં પોપટ અને કોયલ કલરવ કરી રહ્યા હતા. વીણા અને પખાવજ વગેરે વાદ્યોનો કર્ણપ્રિય ધ્વનિ ગુંજતો હતો. વિમાન ત્યાં પહોંચ્યું કે તરત એક ભવ્ય મહેલમાંથી ત્રિનેત્રધારી ભગવાન શંકર બહાર નીકળ્યા. તેઓ નંદી પર સવાર હતા. તેમના પાંચ મુખ હતા અને 10 ભુજાઓ હતી. મસ્તક ઉપર ચંદ્રમા શોભી રહ્યો હતો. વાઘાંબર પહેર્યું હતું. ગજ ચર્મની એટલે હાથીના ચામડાની ચાદર ઓઢી હતી. મહાબળી ગણેશજી અને કાર્તિક સ્વામી તેમની આજુબાજુ ઊભા રહી રક્ષાનું કાર્ય સંભાળી રહ્યા હતા. ભગવાન શંકરની સાથે રસ્તામાં ચાલતા ગણેશજી અને કાર્તિક સ્વામી ખૂબ જ સુંદર દેખાતા હતા. નંદી વગેરે જેટલા મુખ્ય રક્ષકો હતા તે બધા શંકર ભગવાનની પાછળ જય ધ્વનિ કરતા ચાલી રહ્યા હતા. બ્રહ્માજી કહે છે, નારદ, તે વખતે ભગવાન શંકર તથા તેમના ગણોને જોઈને અમે અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. શણવારમાં અમારું તે વિમાન કૈલાસ શિખરથી પવન વેગે ઉડીને વૈકુંઠ લોકમાં પહોંચ્યું, જ્યાં ભગવતી લક્ષ્મીજીનો મહેલ હતો. બેટા નારદ, મેં ત્યાં જે સંપત્તિ જોઈ તેનું વર્ણન મારાથી થઈ શકે એમ નથી. તે ઉત્તમ વૈકુંઠપુરીને જોઈને અમારી સાથે વિમાનમાં બેઠેલા ભગવાન વિષ્ણુનું મન આશ્ચર્યના મહાસાગરમાં ગોથા ખાવા લાગ્યું અમે જોયું કે ત્યાં કમલ લોચન ભગવાન શ્રી હરિ બિરાજમાન હતા. અળસીના ફૂલ જેવી તેમના શ્રી વિગ્રહની શરીરની શોભા હતી. તેમણે પિતાંબર પહેર્યું હતું, ચાર ભુજાઓ હતી. તેઓ પક્ષીરાજ ગરુડ પર બેઠા હતા. દિવ્ય આભૂષણો પહેર્યા હોવાથી તેઓ અત્યંત શોભી રહ્યા હતા. તેમના પ્રાણ પ્રિયા લક્ષ્મીજી ચમર ઢોળી રહ્યા હતા. તે સનાતન શ્રી હરિના દર્શન કરીને અમે બધા સ્તબ્ધ થઈ ગયા. એકબીજા સામું જોતા અમે તે વિમાનમાં બેસી રહ્યા. એટલામાં પવન સાથે વાતો કરતું તે વિમાન ત્યાંથી તરત ઉડી ગયું. આગળ જતા અમૃત જેવા મીઠા જળનો સમુદ્ર હતો. તેનું જળ અત્યંત મધુર હતું. તે સમુદ્રમાં મોટા મોટા તરંગો ઉઠતા હતા. તેમાં અનેક જળચરો રહેતા હતા. ત્યાં એક સુંદર દ્વીપ હતો. તે દ્વીપ પર મંદાર અને પારિજાતના વૃક્ષો તેની શોભામાં વૃદ્ધિ કરતા હતા. ત્યાંની જમીન પર લીલાછમ ઘાસની ચાદર બિછાવેલી હતી. તે ટાપુને જુદા જુદા ચિત્રોથી સજાવ્યો હતો. મોતીઓની માળાઓ લટકતી હતી. ત્યાં અશોક, ચંપો, કુરબક એક પ્રકારનું વૃક્ષ, કેતકી, મોગરો વગેરે મનોહર વૃક્ષો તે દ્વીપના ખૂણે ખૂણે શોભી રહ્યા હતા. કોયલ મધુર સ્વરમાં ગાઈ રહી હતી. સર્વત્ર દિવ્ય ગંધનો છટકાવ કરવામાં આવ્યો હતો. ભમરા ગુંજન કરતા હતા, જેના કારણે તે દ્વીપની શોભા અનુપમ લાગતી હતી. તે દ્વીપમાં એક મનોહર મંગલમય પલંગ બિછાવેલો હતો. તે પલંગ પર સુંદર રત્નો જડ્યા હતા. અનેક પ્રકારના રત્નોથી તે પલંગ વિચિત્ર શોભા આપતો હતો. અમે લોકો વિમાનમાં બેઠા હતા. દૂરથી જ અમે તે મનોહર પલંગને જોયો. તેના ઉપર અનેક બિછાના બિછાવેલા હતા. ઇન્દ્રધનુષ્યની જેમ તે પલંગ શોભતો હતો. તે પલંગ પર એક દિવ્ય રમણી બેઠા હતા. તેમના ગળામાં લાલ રંગની માળા હતી. તેમણે શરીર પર લાલ રંગના વસ્ત્રો પહેર્યા હતા. લાલ ચંદનનો લેપ કર્યો હતો. તેમના નેત્રો લાલ હતા. તેમની કાંતિ એટલે તેજસ્વી એટલી તેજસ્વી હતી, જાણે એકી સાથે કરોડો વીજળીઓ ચમકી રહી હોય. તેમનું શ્રીમુખ અત્યંત સુંદર હતું. તેમના દાંત લાલ લાલ હતા. તેઓ કરોડો લક્ષ્મીઓથી પણ વધારે સુંદર લાગતા હતા. સૂર્યની જેમ તેઓ ચમકી રહ્યા હતા. તેમના શ્રીહસ્ત, પાસ, અંકુશ, અભય અને વરમુદ્રાથી શોભી રહ્યા હતા. તેમણે અદ્ભુત આભૂષણો ધારણ કર્યા હતા. બ્રહ્માજી કહે છે કે નારદ, મેં આવી સુંદર સ્ત્રી ક્યારેય જોઈ ન હતી. તેમની પાસે અનેક સાધકો બેસીને હિમ મંત્રનો જપ કરતા હતા. બધાના હૃદયમાં વસનારા તેઓ અખિલ જગતના અધિષ્ઠાત્રી દેવી હતા. નામ જપમાં સાથ આપનારી અનેક સખીઓ તેમની નિરંતર સ્તુતિ કરતી હતી. ભુવનેશી, માહેશ્વરી વગેરે નામોને હૃદયમાં રાખીને કેટલીક દેવકન્યાઓ તેમની ચારે બાજુ બેઠી હતી. તે દેવીઓના કામ, પુષ્પા વગેરે અનેક નામ હતા. ત્યાં એક ષટકોણ યંત્ર બનેલું હતું. તેના ઉપર ભગવતી ભુવનેશ્વરી બિરાજમાન હતા. તેમને જોઈને અમને બધાને અત્યંત આશ્ચર્ય થયું. થોડો સમય અમે ત્યાં રોકાયા. અમે પરસ્પર પૂછવા લાગ્યા કે આ સુંદરી કોણ છે અને તેમનું નામ શું છે. અમે તેમના વિશે બિલકુલ અજાણ છીએ. તેમના હજારો નેત્ર, હજારો હાથ અને હજારો મુખ છે. દૂરથી જોવામાં તેઓ અત્યંત સુંદર લાગે છે. આ કોઈ અપ્સરા નથી, કોઈ ગંધર્વ કન્યા નથી કે કોઈ દેવ કન્યા પણ નથી. બ્રહ્માજી કહે છે નારદ, આવા સંદેહમાં ઘેરાયેલા અમે ત્રણેય ત્યાં રોકાયા. થોડી વાર પછી ભગવાન વિષ્ણુએ સુંદર હાસ્યવાળા ભગવતીને જોઈને વિવેકપૂર્વક નિશ્ચય કરી લીધો કે તેઓ ભગવતી જગદંબિકા છે. તેમણે અમને કહ્યું કે આ ભગવતી આપણા બધાના આદિ કારણ છે. તેમના મહાવિદ્યા મહામાયા વગેરે નામ છે, તેઓ સંપૂર્ણ પ્રકૃતિ છે, તેમનો ક્યારેય નાશ થતો નથી, પરંતુ અજ્ઞાની લોકો તેમને જાણી શકતા નથી, યોગ દ્વારા તેમનો સાક્ષાત્કાર થઈ શકે છે। ગંભીર આશયવાળા દેવી પરબ્રહ્મની ઈચ્છા રૂપે છે। આ વિશ્વેશ્વરી વેદ ગર્ભા અને શિવા નામે જાણીતા છે। તેમના નેત્ર વિશાળ છે, તેઓ બધાના આદિ જનની છે। પ્રલયકાળમાં સમસ્ત જગતને તેઓ સમેટી લે છે। સંપૂર્ણ જગતની આકૃતિઓને તેઓ પોતાના વિગ્રહમાં લીન કરે છે। હે બ્રહ્મા તથા શંકર, આ સર્વના બીજ રૂપે દેવી બિરાજી રહ્યા છે। તેમની કરોડો વિભૂતિઓ આજુબાજુમાં બિરાજે છે, તેમને ક્રમશઃ જોઈ શકાય છે। તે વિભૂતિઓના શરીર પર દિવ્ય અલંકારો છે અને દિવ્ય ગંધથી લેપ કરવામાં આવ્યો છે। હે બ્રહ્મા, હે શંકર, જુઓ તે બધી સખીઓ દેવી ભગવતીની સેવા કરી રહી છે। જેનું અનંત પુણ્ય હોય, મહાદાની હોય અને મહાતપસ્વી હોય, તેને જ કલ્યાણ સ્વરૂપિણી ભગવતી ભુવનેશ્વરીના દર્શન થાય છે। સંસારમાં આસક્તિ રાખનારાને દર્શન થતા નથી। આ જ મૂળ પ્રકૃતિ છે અને હંમેશા પરમ પુરુષની સાથે રહે છે। બ્રહ્માંડની રચના કરીને પરમ પુરુષને તે બતાવે છે, પરમ પુરુષ દ્રષ્ટા છે, આ ચરાચર જગત દ્રશ્ય છે અને તે પરમ પુરુષની આદિશક્તિ મહામાયા બધાની અધિષ્ઠાત્રી દેવી છે। આ જ સંપૂર્ણ સંસારનું કારણ છે। આ તેજ દિવ્યાંગના છે, જેમના પ્રલય કાળમાં મને દર્શન થયા હતા ત્યારે હું બાળક રૂપમાં હતો। મને પારણામાં તે ઝુલાવી રહ્યા હતા। વટવૃક્ષના પાંદડા ઉપર એક સુદૃઢ શૈયા બિછાવેલી હતી। હું તેના પર સૂતો સૂતો મારા પગના અંગૂઠાને કમળ જેવા મુખમાં લઈને ચૂસી રહ્યો હતો તથા બાળકના જેવી અનેક ચેષ્ટાઓ કરતો હતો। મારા બધા અંગો ખૂબ જ કોમળ હતા। હું બાળક બનીને સૂતો હતો ને આ દેવી હાલરડું ગાઈને મને ઝુલાવતા હતા। આ તેજ દેવી છે, તેમાં કોઈ શંકા નથી। આમને જોઈને મને પહેલાની વાત યાદ આવી ગઈ। આ આપણા બધાની જનની છે। આ ભગવતી દેવીના સંબંધમાં મને જેટલી જાણકારી હતી તથા હું જે અનુભવી ચૂક્યો છું તે હું કહી રહ્યો છું, સાંભળો। અધ્યાય 1, 2, 3 સમાપ્ત। બોલો શ્રી અંબે માત કી જય।